બીજો ના થાય છે હલવે મચાવ્યો આવું મોટે પિતા જ પાડે પેલો આઉટ જે જેને આઉટ કર્યો તે પાછું બોલિંગ કરતો રહે અને આ પણ બેટિંગ હાથમાં રાખે કોઈને હારજીત નો પ્રશ્ન નથી આઉટ થાય છે અને રમતો રહે છે બંને વાત ચાલે તેમ તેથી ત્યાં કહ્યું છે કે તદે જતી તમને જતી તદ દૂરે તદ્દંતી કે એમાં એ જતી પણ છે અને જતી બી છે સમો નાગે ન સમો મશકે ન એ હારે છે એ જીતે છે રમતો રહે છે એને વિરક્તિ નથી આવતી એને દ્વેષ નથી આવતું એનું કારણ શું કે એની જે ક્રિકેટ છે બાળકની ક્રિકેટ જે ભીત ઉપર ત્રણ લપીટા કરીને ક્રિકેટ શરૂ કરી દે છે ઘણા ટકારે તો મેં એવું જોયું કે કબર ઉપર પણ ત્રણ લપીટા કરીને ક્રિકેટ શરૂ કરી દેજો આપણે શું સ્તબ્ધ ઉભા રહી જઈએ તો મને લાગે બાળકોની મસ્તી એવી છે કે આપણા ઉપર પણ ત્રણ લપીટા કરીને ધડાધડ શરૂ થઈ જાય બોલિંગ એ મસ્તી છે આનંદની મસ્તી એ આનંદની મસ્તી છે આનંદની અભિવ્યક્તિ એ ક્રિકેટમાં થઈ રહી છે એટલે એમાં આઉટ થનારો આઉટ થતો નથી જીતનારો જીતતો નથી રમત ચાલી રહી છે શુદ્ધ આનંદ રૂપે પણ આપણને સમજ ના આવે બાળકને સમજ આવે કે એનો આનંદ શું છે આપણે કહીએ એમાં જોવાનું શું આપણે જોવા જઈએ તો આપણને કંટાળો આવે એમાં જોનારને કંટાળો આવશે પણ રમનારને કંટાળો નહીં આવે કલાક રમવું હોય તો રમી શકાય દોઢ કલાક રમવું હોય તો રમી શકાય કેમ કે એ રમત આનંદથી પ્રસૂત રમત છે એમ ભગવાનની જે સૃષ્ટિની ક્રીડા છે એ આનંદથી પ્રસૂત ક્રીડા છે નાનવાપ્તમ વાપ્તવ્યમ વર્તવ્ય વચ્ચે કર્મણી પણ એ આપણને કેમ સમજમાં આવે જે બધી વાતની આપણે ગણતરી પૂર્વક કરનારા માણસો છીએ આપણને એ ખબર ના પડે આપણને કહે છે ભાઈ આઉટ થયા તો ચલો નીકળો બહાર જાઓ બીજી ઇવનિંગ શરૂ થશે આપણને ખબર ન પડે ક્રિકેટ ના આનંદ શું છે કેમ કે આપણી ક્રિકેટમાં કોઈક ને કોઈક ભાવ રહેલો છે પાકિસ્તાન અમારો શત્રુ છે પાકિસ્તાન અમારાથી ભાગલા પાડીને છૂટો થયો એના ઉપર બમ્બ નથી ફાંકી શકતા તો બોલ તો ફેંકી દો એટલીસ્ટ એમના બેટ્સમેન ઉપર એટલે કોઈક જાતનો એવો કટુ દ્વેષ રહેલો છે કે જે બમના સબસ્ટિટ્યુટ તરીકે આપણે બોલને ટ્રીટ કરતા હોઈએ છીએ એક એક વિકેટ પડે પાકિસ્તાનની ના પણ લાગે કે હમણાં કરાચી ગયું હમણાં લાહોર ગયું હમણાં રાવલપિંડી ગઈ એવો એક મીઠો સંતોષ થઈ જાય એ સંતોષથી આપણે રમતા હોઈએ અને તેમાં વળી જે ઇન્ડિયન બેટ્સમેનની જે વિકેટ પડે તો આપણને રેડિયોને બંધ કરવાની ઈચ્છા થાય આવી આવી ખરાબ ક્રિકેટ રમી કેમ આપણા હિન્દુસ્તાનની હોય મને નામ ખ્યાલ નથી આવતો પણ એક કોઈ બિચારો ક્રિકેટ પ્લેયર હારીને આવ્યો ત્યાંથી કેટલી નામના હતી અને જે વખતે હિન્દુસ્તાનને ઉતર્યો તેના ગો બેક બ્લેક ફ્લેગ ડેમોન્સ્ટ્રેશન બધાએ કરી દીધું બધા ક્રિકેટના શોખીન હતા કોઈ હોકીનો શોખીન ત્યાં નહોતો ગયો બ્લેક ફ્લેગ ડેમોન્સ્ટ્રેશન કરવા પણ એ શોખ જેવો વિચાર કરો કે સાચો શોખ નથી એ શોખમાં કઈક જાતનો દ્વેષ ભાવ રહેલો છે બાળક જયારે ક્રિકેટ રમે તેમાં કશું દ્વેષ નથી આનંદની રમત છે આનંદની અભિવ્યક્તિ છે તેથી ભગવાન કહે છે કે ઉદાસીન વચ ભગવાન ઉદાસીન નથી ઉદાસીન કોણ હોય કે જે આવો હોય જે રેડિયોનો સ્વિચ બંધ કરે છે તે ઉદાસીન છે તે ઉદાસીન છે કેમ કે એને એમ લાગે છે કે હવે હું હાર્યો તેથી ઉદાસીન થાય છે જગતમાં ઉદાસીન તે વ્યક્તિ થાય છે જે જગતમાં હારી જાય છે જે જગતમાં જીતનાર વ્યક્તિ કદી ઉદાસીન થતો નથી જીતનાર વ્યક્તિ ઉદાસીન નથી થતો પણ ભગવાન જે જગત સૃષ્ટિને ચલાવે છે ભગવાન જે એની ઉત્પત્તિ કરે છે ભગવાન જે એની સ્થિતિ રાખે છે ભગવાન જે પ્રલય કરે છે જગતનું તે કેવી રીતે કરે છે ઉદાસીન વત આસીન તમને સમજવું હોય તો કશું વત શબ્દથી સમજી શકશો તો સમજી શકાશે અને વતનો તાત્પર્ય નહીં સમજ્યા તો તમે સમજશો કે ભગવાન બેઠા બેઠા કઈ સ્વપ્ન જોતા હશે સમાધિમાં ક્યાંય ખૂણામાં બેઠીને બદ્રીનારાયણના ટોચ ઉપર હવે જગત ઉત્પન્ન થઈ રહ્યું છે હવે જગત સ્થિત થઈ રહ્યું છે પણ ભગવાનની કલ્પના જગત નથી ભગવાનનો સંકલ્પ સૃષ્ટિ પ્રાદુર્ભૂત થઈ છે અને ભગવાનને આપણે ત્યાં તેથી જ વેદાંતમાં સત્ય સંકલ્પ કહેવામાં આવે છે એક સામાન્ય માણસનો પહેલા લોકો એમ સમજતા હતા કે સંકલ્પ પ્રભાવ સૃષ્ટિ મિથ્યા હોય છે એક ભાઈ મને કહેતા હતા કે પુસ્તક મિથ્યા છે તેનું પ્રમાણ શું અમારે પાસે કંઈક ચર્ચા ચાલી રહી હતી તો એમણે કહ્યું કે જો મારામાં આટલી સંકલ્પ શક્તિ હોય કે આ પુસ્તક ગાયબ થઈ જાવ તો ગાયબ થઈ જાય અને મારામાં એટલી શક્તિ નથી તેથી હું ગાયબ નથી કરી શકતો પણ જો પુસ્તક સાચી હોય તો ગાયબ કેમ થઈ જાય તો મેં કીધું કે ભાઈ તમારામાં ખરેખર કૃતિથી પુસ્તક ઉત્પન્ન થાય છે કે નહીં તમને કહ્યું કે હા થાય છે મેં કીધું તો સંકલ્પથી શા માટે ઉત્પન્ન ન થાય આપણે એવો એક દિમાગના ખાનામાં એવા ખોટા ખોટા ડબ્બાઓ બનાવી લીધા છે કે કૃતિથી જ કાર્ય ઉત્પન્ન થાય છે, સંકલ્પથી ઉત્પન્ન નથી થતો. પણ કેટલી બધી વસ્તુઓ સંકલ્પથી ઉત્પન્ન થાય છે એનો જરાક વિચાર કરશો તો ખ્યાલમાં આવશે કે સંકલ્પથી ઘણી બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, અને સંકલ્પથી જે વસ્તુ ઉત્પન્ન થાય તે મિથ્યા હોય એવું જરૂરી નથી. સંકલ્પથી પણ વસ્તુ સત્ય ઉત્પન્ન થઈ શકે છે. મૂળ વસ્તુ એવી છે કે આપણા સંકલ્પમાં એટલી શક્તિ નથી. જે વ્યક્તિ એમ કે છે કે સંકલ્પથી પુસ્તકને ગાયબ કરી શકું, તે વ્યક્તિને એટલું તો કબૂલ કરવું જ પડે છે કે દરેક સંકલ્પમાં એ સામર્થ્ય નથી. નહીં તો મને શેર દેખાય જંગલમાં અને હું કહી દઉં ગાયબ થઈ જાઓ, એથી કઈ ગાયબ થાય છે? એથી ગાયબ ન થાય. સંકલ્પમાં એટલી શક્તિ કેળવવી જોઈએ. એ તો કૃતિમાં પણ એવું જ છે. કૃતિમાં દરેક કૃતિ કરવાથી કાર્ય ઉત્પન્ન નથી થતું. સશક્ત કૃતિ હોય તો કાર્ય ઉત્પન્ન થાય છે. નિઃશક્તની કૃતિ હોય, અશક્તની કૃતિ હોય તો એથી કૃતિથી પણ કાર્ય ઉત્પન્ન નથી થતું. તો જે પ્રભુ તો સત્ય સંકલ્પ છે. પ્રભુએ આપણે ત્યાં તો સંકલ્પથી સૃષ્ટિ કહી છે, પણ બાઇબલમાં અને કુરાનમાં તો બહુ સુંદર કહ્યું છે કે સંકલ્પે ન કર્યું પ્રભુએ, કેવલ એટલું કહ્યું થઈ જાઓ. કુન કુરાન કે છે, કુન કર્યું એટલે સૃષ્ટિ થઈ ગઈ. કુન કર્યું તેથી થઈ ગઈ. તેથી જે કે બાઇબલમાં કહે છે એ સેન્ટ પેલા કે છે ઓગસ્ટાઇન કે દેર વોઝ, સૌથી પહેલા ત્યાં શબ્દ હતો, શબ્દ થકી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. શા માટે? કે ભગવાને પહેલા કહ્યું કે થાઓ, તેથી સૃષ્ટિ થઈ. તો એમની વાણીમાં ઋષિ નામ પુનરાધ્યા નામ વાચમર્થો નું દાવ હતી. આપણે સાધુઓ પાસે મહાત્માઓ પાસે આશીર્વાદ મેળવીએ છીએ શા માટે? શા માટે આશીર્વાદ મેળવીએ છીએ? શું એમનામાં શક્તિ નથી એટલે, અથવા જે આશીર્વાદ આપે છે તે મિથ્યા છે એટલે? ના, આપણી નિષ્ઠા છે, આપણી આસ્થા છે કે એમના શબ્દમાં એટલી શક્તિ હશે કે આશીર્વાદ આપશે તો અમારું ભલું થશે. એ કહે છે કે તારું ભલું થાવ તો ભલું થશે, એટલી શબ્દની એમનામાં સામર્થ્ય હશે એવી આપણી નિષ્ઠા છે. એનામાં સામર્થ્ય હોય કે નહીં એક વસ્તુ જુદી છે, પણ આપણે જયારે આશીર્વાદ મેળવવા જતા હોઈએ ત્યારે, નહીં તો એક માણસ આશીર્વાદ આપે શા માટે આશીર્વાદ આપે? એને આપવું ન જોઈએ, લેનારે લેવું ન જોઈએ. પણ જે લેનાર લઈ રહ્યો છે, આપનાર જે આપી રહ્યો છે, બંને ને સ્વીકાર કરે કે ન સ્વીકાર કરે, એ કઈ તમને આશીર્વાદ આપે કે સુખી થઈ જાઓ તો તમારી દુકાન ચલાવવા તો આવતો નથી, તમારું મકાન ને મેનેજ કરવા તો આવતો નથી કોઈ મહાત્મા, કેવલ આશીર્વાદ જ આપે છે. આશીર્વાદ આપે છે એનો હેતુ જ એ છે કે એ પણ એ સ્વીકારે છે કે ના, શબ્દમાં એટલી શક્તિ છે. તો આપણા શબ્દોમાં એટલી શક્તિ, આપણા સંકલ્પમાં એટલી શક્તિ. ત્યાં ઇઝરાયલ નો છે ને યુરી, એનું નામ છે, એ કહે છે કે એને પ્રયોગ કરીને દેખાડ્યો કે ચમચાને સંકલ્પ કરીને એમ કેવલ હાથ અડાવે નહીં, જોઈને સંકલ્પ કરે, એટલું પાવરફુલ સંકલ્પ કરે તો ચમચો તૂટી જાય, એટલી સંકલ્પ શક્તિ કેળવી શકાય છે. એ સાધારણ મેસમેરિઝમ કરનારાઓ એટલી સંકલ્પ શક્તિ કેળવી શકે છે કે તમને મેસમેરાઇઝ કરે તો જે તમારાથી ન બોલી શકાતું હોય તેવું વચન તમારા મોઢાથી કઢાવે. રશિયામાં તો તમે જોશો તો એવા વિચિત્ર વિચિત્ર પ્રયોગો એ લોકોએ પેરાસાયકોલોજીના કર્યા છે કે જે માણસે કોઈ દિવસ બ્રશ હાથમાં ન લીધો હોય તેને હિપ્નોટાઇઝ કરીને એવું સજેશન આપ્યું કે તું મહાન ચિત્રકાર, પેલો ચિત્રકાર છે અને તું બનાવ ચિત્ર. એ સજેશન આપતા આપતા એ લોકોએ ચિત્ર બનાવ્યો અને એક્ઝેક્ટ એક્યુરેટ એ જો ચિત્ર બનાવી દીધો કે જે મોટા આર્ટિસ્ટે બનાવેલો હતો. સંકલ્પમાં શક્તિ છે તેથી જ તો આવું સિદ્ધ થયું. જો સંકલ્પમાં શક્તિ ન હોય તો કેમ આવી રીતે થઈ શકે? એક્સપેરિમેન્ટલી આ તો પ્રૂવ ફેક્ટ છે કે સંકલ્પમાં મહાન શક્તિ છે. જ્યારે આપણા નજીવા જીવોના સંકલ્પમાં એટલી શક્તિ હોય તો પરમાત્માના સંકલ્પમાં શક્તિ નથી? એકોહમ બહુસ્યામ, હું એક અનેક થઈ જાઉં એને શા માટે બીજાને ઉધાર લેવાની જરૂરત પડે શકતી? કેટલાક લોકો કહે છે કે શુદ્ધ સોનાનો ઘાટ ભરાય નહીં, તેમાં થોડું તાંબુ ઉમેરવું પડે. અરે પણ તાંબુ આવશે ક્યાં? બ્રહ્મના અદ્વૈતમાં તાંબુ કશેથી આવવાનું નથી. તાંબુ હશે તે પણ એ થશે, સોનો પણ એ છે, ઘાટ ઘરનારો પણ એ છે, ઘાટ ઘરાયેલો પણ એ છે, જેનાથી ઘરાય છે એ છે. ભગવાન આગળ જઈને કહે છે માયા તથમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન જાહંતેશો અસ્તિત માયા તથમ ઇદમ સર્વમ. આ બધું મેં વિસ્તાર કર્યું છે, મેં કોઈથી ઉધાર લઈને સામર્થ્ય વિસ્તાર નથી કર્યું, મારી સંકલ્પ શક્તિથી વિસ્તાર કર્યું છે. એકોહમ ભવત્યા, હું એક અનેક થઈ જાઉં, મારા સંકલ્પમાં એટલી તમને મેં આપ્યું છે એટલું શક્તિ કે તમે સંકલ્પ કરો, તમે થોડું ધ્યાન આપો તો તમારામાં એ શક્તિ કહેવાય. તો શું મારામાં શક્તિ ન હોય? પણ આપણને એવું લાગે કે ના, પરમાત્મામાં સંકલ્પ શક્તિ ન હોય, આપણામાં કોઈ, કેમ કે આપણે માણસ છીએ. તો એ પ્રશ્ન આપણે સમજ્યા સરખી રીતે. વાત એ છે કે આપણે એ વિચારી રહ્યા હતા કે ચતુર્વિધ ભજનના પ્રકારમાં જગતને તરફ જો જગત સંબંધી કોઈ વસ્તુની કામના હોય તો આપણે એને ભક્તિ તરીકે નથી કહેતા. જગત અથવા જગતથી મુક્તિ સંબંધી કોઈ પણ કામના હોય તો આપણે તેને ભક્તિ નથી કહેતા. કેવળ ભગવત કામના હોય તો જ એને ભક્તિ કહીએ છીએ. કામો હરિદૃક્ષૈવ મોક્ષો કૃષ્ણ ચે ધ્રુવમ એ ન્યાયથી ત્યારે આપણે થોડુંક સમજવાનું રહ્યું કે આ કામના નો ફંક્શન અંતે છે શું. જો એક નજીવી વાત તમને બતાવું, પ્રયોગ કરીને જોશો, હમણાં નહીં કરતા, નહીં તો પંચાયત થશે. પણ આપણે આંખ ખોલીને બેઠા હોઈએ અને ધારો કે આંખ મીચી લઈએ, આમ કોઈકને એક મિનિટમાં, કોઈકને અડધી મિનિટમાં, એટ ધ મોસ્ટ એની લિમિટ છે 2.5 થી 3 મિનિટ, એથી વધારે વાર નહીં લાગે. પણ તમે કરીને જોજો પ્રયોગ ક્યારેક ફુરસતમાં, તો તમને લાગશે કે પહેલી વખતે આંખ તમે આમ મીચશો ત્યારે તમને એમ લાગશે કે દેખાતું બંધ થયું, અને 1 કે 1.5 મિનિટ પછી તમને અંધારો દેખાવો શરૂ થશે. પહેલા તમને એમ લાગશે કે દેખાતું બંધ થયું અને પછી તમને અંધારો દેખાવા પડશે. આંખ પેલી પાપણથી મીચી લેશો અને પ્રકાશ તરફ હશે તો એક જેમ આંખ મીચી તો તરત દેખાતું બધું બંધ થઈ જાય, અને 1 કે 2 મિનિટના અંતરથી આપણને પાપણ દેખાવી શરૂ થઈ જાય, જો પ્રકાશ વધારે પાવરફુલ હોય તો. પ્રયોગ કરી દેજો, હમણાં નહીં કરતા, સાંભળો હમણાં તો વાત. તો કેમ આવું થાય છે? એટલા માટે કે આંખની જે ડિવાઇસ આપણા અંદર મૂકવામાં આવી છે એનું ફંક્શન જ છે જોવું. એને જ્યાં સુધી પોતાની બધી સામગ્રી સાથે જોવાનું મળે ત્યાં સુધી સામગ્રી સાથે જુએ, અને સામગ્રી સાથે જોવાનું ના મળે તો એની કેમ કે ડિવાઇસ તો જોવાના માટે જ ઉભી કરવામાં આવી છે. એટલે ન જોવાનું મળે ત્યારે એ નથી જોવાતું એને જોવા મળી જાય, એવી સ્થિતિ છે. તેવી સ્થિતિ આપણી અહંતા અને મમતાની છે. આપણને દેહની અહંતા છે, દેહના સમાજમાં જે સમાજના આપણે સભ્ય હોઈએ તે સમાજના સભ્ય હોવાની આપણામાં અહંતા છે. કોઈ કે ચિમનભાઈ છું, કોઈ કે પોપટભાઈ છું, કોઈ કે બ્રાહ્મણ છું, કોઈ કે શુદ્ર છું, કોઈ વાણીઓ છું, કોઈ નાગરવાણીઓ, કોઈ વિશાવાણીઓ, કોઈ દશાવાણીઓ, કેટલા બધા અહંતાઓ હોય આપણામાં. આપણે એમ કહીએ કે ના, આ બધી અહંતાને છોડી દે. પણ જે અહંતાને છોડી દે તે કહેતા જે બાબતની અહંતા છોડીએ તે છૂટી જાય, એટલે જે બીજી ન છૂટી હોય તેની અહંતા કેળવાઈ જાય પછી. કેમ કે ડિવાઇસ જે અંદર ઉભી કરવામાં આવી છે એ સ્ટોપ નથી થતી, ઓબ્જેક્ટ બદલી રહ્યા છે એના. આપણે એમ કહીએ કે મમતાને છોડી દો, ઘરમાં મમતા નહીં રાખો, છૂટી જશે ઘરમાં મમતા. સીધી થોડો પ્રયોગ કરવો પડશે, પણ થોડાક પ્રયોગ પછી તમને ઘરમાં મમતા છૂટી જશે. ઘરમાં મમતા છૂટી જશે એટલે પેલા ભગવા કપડામાં મમતા આવી જશે, એમાં મમતા આવી જશે, વેશમાં મમતા આવી જશે, કોઈક ને કોઈક મમતા આવી જાય. બહુ શાસ્ત્રોએ પ્રયત્ન કર્યો કે અહંતાથી કેમ નિસ્તાર લાવો જીવનો. એટલે બુદ્ધ ભગવાને કહ્યું કે ના, એવું ચિંતન કરો, નાહમ નાહમ અસ્મી નાહમ અસ્મી. જતેદાડે એવું થઈ ગયું કે નાહમ ઉપર લોકોને અહંતા જાગી ગઈ. એમને કહીએ કે ભાઈ તમે છો, કે ના ના નથી, નથી. એટલા અહંકાર થી બોલે કે ભગવાન બુદ્ધ ને કહેવું પડ્યું કે સર્વદૃષ્ટિ પ્રહાણાર્થમ શૂન્યતા હિ બભાસી રે, યશાંતુ શૂન્યતા દ્રષ્ટિ અથા ધ્યાન સ્થાન બભાસી રે. મેં તમને શૂન્યતાનો ઉપદેશ એટલા માટે ભાઈ સાહેબ નહોતો આપ્યો કે શૂન્યતાના નામે તમે ઝઘડો કરો. મેં શૂન્યતાનો ઉપદેશ તમને એટલા માટે આપ્યો હતો કે તમે બધા ઝઘડાઓને ખતમ કરો. અને તમે શું કર્યું? બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાને લઈને ઝઘડવા માંડી ગયા છો કે બધું શૂન્ય છે, અમે નહીં માનીએ તમારી વાત. તમે કહો છો છે, એ કહેતા નથી, શૂન્ય છે બધું. અને પણ જ્યારે તમે આટલા અહંકારથી નથી કહી રહ્યા છો તેમાં તમારો પાછો શૂન્ય ઉપર અહંકાર ચોટી ગયો. એટલે અહંકાર તો કાયમ જ રહ્યો ને. નાહમની સાધના સફળ થઈ નહીં. જ્ઞાન માર્ગે બીજું સજેશન આપ્યું કે ઓલરાઈટ, નાહમ કહેવાથી કઈ ગડબડી થતી હશે એટલે કશું એને આપો, સાવ સાવ ભૂકો મારી. આપણે મારી મોટી બેટી હતી ને, એ સ્કૂલમાં ભણવા જવાનું શરૂ કર્યું એને, દરરોજ ક્યાંય ક્યાંય ખાઈ આવે ત્યાંથી. પેલી નાની મોટી હતી એટલે હું એને વધારે વાલ કરું.